वाल्मीकि रामायण अरण्यकांड पहलो सर्ग। श्री राम लक्ष्मण अने सीतानो तपस्वीओना आश्रमोना समूह में सत्कार। दंडकारण्य नामना महानवमां प्रवेश करीने मनने वशमां राखनारा दुर्जय वीर श्री रामे तपस्वी मुनिओना घणा आश्रमों जोया। त्यां दर्भ અને વલ્કલ વસ્ત્રો પાથરેલા હતા। એ આશ્રમના સમુદાય ઋષિઓની બ્રહ્મવિદ્યાના અભ્યાસથી પ્રગટ થયેલા વિલક્ષણ તેજથી વ્યાપ્ત હતા। તેથી આકાશમાં પ્રકાશિત થનારા દુર્દર્શ સૂર્યમંડળની જેમ એ પૃથ્વી પર ઉદીપ્ત થઈ રહ્યો હતો। રાક્ષસો વગેરે માટે એની સામે નજર કરવી પણ આકરી હતી। એ આશ્રમનો સમુદાય બધા પ્રાણીઓને શ્રમ આપનારો હતો। એનું આંગણું હંમેશા વાળવા જોડવાથી સ્વચ્છ રહેતું હતું। ત્યાં અનેક વન્ય પશુઓ વિચરતા રહેતા હતા અને પક્ષીઓના ટોળા પણ એની ચારે બાજુથી ઘેરીને રહેતા હતા। ત્યાંનો પ્રદેશ એટલો મનોહર હતો કે ત્યાં અપ્સરાઓ દરરોજ આવીને નૃત્ય કરતી હતી। એ સ્થાન માટે એમના મનમાં બહુ આદર ભાવ હતો। મોટી મોટી યજ્ઞશાળાઓ, સ્ત્રુઆ વગેરે યજ્ઞપાત્રો, મૃગચર્મ, કુશ, સમિધા, જળથી ભરેલા કળશ તથા ફળમૂળ એની શોભા વધારતા હતા। સ્વાદિષ્ટ ફળ આપનારા પરમ પવિત્ર તથા મોટા મોટા વનવૃક્ષોથી એ આશ્રમનો સમૂહ ઘેરાયેલો હતો। બલિ વૈશ્વદેવ અને હોમથી પૂજિત એ પવિત્ર આશ્રમ સમૂહ વેદમંત્રોના પાઠના ધ્વનિથી ગુંજતો રહેતો હતો। કમળના ફૂલોથી સુશોભિત તલાવડી એ સ્થાનની શોભા વધારતી હતી તથા ત્યાં બીજા પણ ઘણા ફૂલો બધે વિખરાયેલા હતા। એ આશ્રમોમાં ચીર અને કાળું મૃગચર્મ ધારણ કરનારા તથા ફળમૂળનો આહાર કરીને રહેનારા જીતેન્દ્રિય, સૂર્ય અને અગ્નિ જેવા મહાતેજસ્વી પુરાતન મુનિ નિવાસ કરતા હતા। નિયમિત આહાર કરનારા પવિત્ર બ્રહ્મ મહર્ષિઓથી સુશોભિત એ આશ્રમ સમૂહ બ્રહ્માજીના ધામ જેવો તેજસ્વી અને વેદ ધ્વનિથી ગુંજતો હતો। અનેક મહાભાગ બ્રહ્મવેતા બ્રાહ્મણો એ આશ્રમની શોભા વધારતા હતા। મહાતેજસ્વી શ્રીરામે એ આશ્રમોના સમૂહને જોઈને પોતાના મહાન ધનુષ્યની પ્રત્યંચા ઉતારી દીધી। પછી તેઓ આશ્રમમાં ગયા। શ્રીરામ તથા યશસ્વીની સીતાને જોઈને એ દિવ્ય જ્ઞાનથી સંપન્ન મહર્ષિઓ અત્યંત પ્રસન્નતા સાથે એમની પાસે ગયા। દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનારા એ મહર્ષિઓ ઉદયકાળના ચંદ્રમાની જેમ મનોહર ધર્માત્મા શ્રીરામને, લક્ષ્મણને અને યશસ્વીની વિદેહરાજ કુમારી સીતાને જોઈને એ બધા માટે મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા। એમણે ત્રણને આદરણીય અતિથિ રૂપે સ્વીકાર્યા। શ્રીરામનું રૂપ, શરીરનો બાંધો, કાંતિ, કોમળતા તથા સુંદર વેશને એ વનવાસી મુનિઓએ આશ્ચર્યચકિત થઈને જોયું। વનમાં નિવાસ કરનારા એ બધા મુનિઓ શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ત્રણેયને અનિમેષ જોવા લાગ્યા। એમનું સ્વરૂપ એમને આશ્ચર્યમય જણાતું હતું। સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારા એ મહાભાગ મહર્ષિઓએ ત્યાં પોતાના પ્રિય અતિથિ આ ભગવાન શ્રીરામને પર્ણશાળામાં લઈ જઈને મુકામ આપ્યો। અગ્નિતુલ્ય તેજસ્વી અને ધર્મપરાયણ મહાભાગ મુનિઓએ શ્રીરામને વિધિવત સત્કાર સહિત જળ સમર્પિત કર્યું। પછી બહુ જ પ્રસન્નતા સાથે મંગળસૂચક આશીર્વાદ આપતા એ મહાત્મા શ્રીરામને એમણે ફળ, મૂળ અને ફૂલ વગેરેની સાથે સંપૂર્ણ આશ્રમ પણ સમર્પિત કરી દીધો। બધું જ અર્પણ કરીને એ ધર્મજ્ઞ મુનિ હાથ જોડીને બોલ્યા, રઘુનંદન, દંડ ધારણ કરનારા રાજા ધર્મપાલક મહાયશસ્વી, આ જનસમુદાયને શરણ આપનાર માનનીય પૂજનીય અને બધાનો ગુરુ છે. આ ભૂતળ પર ઇન્દ્ર આદિ લોકપાલોનો જ ચોથો ભાગ હોવાના કારણે એ પ્રજાની રક્ષા કરે છે. તેથી રાજા સૌના વંદનીય હોય છે તથા ઉત્તમ અને રમણીય ભોગોનો ભોગ કરે છે. જ્યારે સાધારણ રાજાની આવી સ્થિતિ છે ત્યારે આપના માટે તો કહેવાનું જ શું, આપ તો સાક્ષાત ભગવાન છો. અમે આપના રાજ્યમાં વસીએ છીએ તેથી આપે અમારી રક્ષા કરવી જોઈએ. આપ નગરમાં રહો કે વનમાં, અમારા સૌના તો રાજા જ છો. આપ સમસ્ત જનસમુદાયના શાસક અને પાલક છો. રાજન, અમે જીવ માત્રને દંડ દેવાનું છોડી દીધું છે અને ક્રોધ તથા ઇન્દ્રિયોને જીતી લીધી છે. હવે તપસ્યા જ અમારું ધન છે. જેમ માતા ગર્ભસ્થ બાળકની રક્ષા કરે છે એ જ રીતે આપે હંમેશા બધી રીતે અમારી રક્ષા કરવી જોઈએ. આમ કહીને એ તપસ્વી મુનિએ વનમાં ઉત્પન્ન થતા ફળ મૂળ ફૂલ તથા અનેક પ્રકારના આહાર અર્પણ કરીને લક્ષ્મણ અને સીતા સહિત શ્રી રામચંદ્રજીનો સત્કાર કર્યો. આ ઉપરાંત બીજા અગ્નિતુલ્ય તેજસ્વી તથા ન્યાયયુક્ત વર્તનારા સિદ્ધ તપસ્વીઓએ પણ સર્વેશ્વર ભગવાન શ્રીરામને યથોચિત તૃપ્ત કર્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં પહેલો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.